શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 30 જંબુદ્વીપ અને તેના પર્વતોનું વર્ણન. કૃષ્ટકીએ પૂછ્યું, બ્રહ્મન, દ્વીપ, સમુદ્ર, પર્વત અને વર્ષ એટલે કે ખંડ, વર્ષ બરાબર ખંડ કેટલા છે તથા તેમનામાં કઈ કઈ નદીઓ છે? મહાભૂત કહેતા પૃથ્વી અને લોકાલોકનું પ્રમાણ શું છે? ચંદ્રમા અને સૂર્યનો વ્યાસ, પરિમાણ અને ગતિ કેટલી છે? મહામુને, આ બધી વાતો મને વિસ્તારપૂર્વક કહો. માર્કંડેયજી બોલ્યા, બ્રહ્મન, સંપૂર્ણ પૃથ્વીનો વિસ્તાર 50 કરોડ યોજન છે. હવે તેના બધા સ્થાનોનું વર્ણન કરું છું, સાંભળો. મહાભાગ, જંબુદ્વીપથી લઈને પુષ્કર દ્વીપ સુધી જેટલા દ્વીપોની મેં ચર્ચા કરી છે તે બધાનો વિસ્તાર આ પ્રમાણે છે. ક્રમશઃ એક દ્વીપથી બીજો દ્વીપ 2 ગણો મોટો છે. એ ક્રમથી જંબુદ્વીપ, પ્લક્સ, સાલમલ, કુશ, ક્રોંચ, શાક અને પુષ્કર દ્વીપ સ્થિત છે. એ ક્રમશઃ લવણ, ઇક્ષુ, સુરા, ઘૃત, દહીં, દૂધ અને જળના સમુદ્રોથી ઘેરાયેલા છે. એ સમુદ્રો પણ એકની અપેક્ષાએ બીજા 2 ગણા મોટા છે. હવે હું જંબુદ્વીપની સ્થિતિનું વર્ણન કરું છું. આની લંબાઈ પહોળાઈ 1 લાખ યોજનની છે. આમાં હિમવાન, હેમકૂટ, નિષદ, મેરુ, નીલ, શ્વેત તથા શૃંગી આ 7 વર્ષ એટલે કે પર્વત છે, વર્ષ પર્વત છે એટલે કે ખંડ પર્વત છે. એમાં મેરુ બધાની વચ્ચે છે. તેના સિવાય નીલ અને નિષદ નામે 2 બીજા મધ્યવર્તી પર્વત છે. તે 1 લાખ યોજન વિસ્તારમાં ફેલાયેલા છે. નિષદથી દક્ષિણમાં તથા નીલથી ઉત્તરમાં જે 2 પર્વત છે તેમનો વિસ્તાર ક્રમશઃ 10-10 હજાર યોજન ઓછો છે. અર્થાત હેમકૂટ અને શ્વેત 90-90 હજાર યોજન સુધી તથા હિમવાન અને શૃંગી 80-80 હજાર યોજન વિસ્તારના છે. તે બધા 2-2 હજાર યોજન ઊંચા અને એટલા જ પહોળા છે. આ જંબુદ્વીપના 6 વર્ષ પર્વત સમુદ્રની અંદર સુધી છે. વર્ષ કહેતા ખંડ પર્વત સમુદ્રની અંદર સુધી છે. આ પૃથ્વી દક્ષિણ અને ઉત્તરમાં નીચી અને વચ્ચે ઊંચી તથા પહોળી છે. જંબુદ્વીપના 3 ખંડ દક્ષિણમાં છે અને 3 ખંડ ઉત્તરમાં. આમને મધ્ય ભાગમાં ઇલાવૃત વર્ષ એટલે કે ખંડ છે, જે અડધા ચંદ્રમાના આકારમાં સ્થિત છે. તેના પૂર્વમાં ભદ્રાસુ અને પશ્ચિમમાં કેતુમાલ વર્ષ છે. ઇલાવૃત વર્ષના મધ્ય ભાગમાં સુવર્ણમય મેરુ પર્વત છે, જેની ઊંચાઈ 84 હજાર યોજન છે. તે 16 હજાર યોજન નીચે સુધી પૃથ્વીમાં સમાયેલો છે તથા તેની પહોળાઈ પણ 16 હજાર યોજન છે. તે સરાવ એટલે સકોરાની આકૃતિનો હોવાથી શિખર તરફ 32 હજાર યોજન પહોળો છે. મેરુ પર્વતનો રંગ પૂર્વ તરફ સફેદ, દક્ષિણ તરફ પીળો, પશ્ચિમ તરફ કાળો અને ઉત્તર તરફ લાલ છે. આ રંગ ક્રમશઃ બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ર તથા ક્ષત્રિયનો છે. મેરુ પર્વતની ઉપર ક્રમશઃ પૂર્વ વગેરે દિશાઓમાં ઇન્દ્રાદિ 8 લોકપાલોના નિવાસસ્થાન છે. એમની મધ્યમાં બ્રહ્માજીની સભા છે. તે સભા મંડપ 14 હજાર યોજન ઊંચો છે. તેની નીચે વિષ્કંભ આધારરૂપે 4 પર્વત છે, જે 10-10 હજાર યોજન ઊંચા છે. તે ક્રમશઃ પૂર્વ વગેરે દિશાઓમાં સ્થિત છે. તેમના નામ આ પ્રમાણે છે, મંદર, ગંધમાદન, વિપુલ અને સુપાર્શ્વ. આ 4 પર્વતો પર 4 મોટા મોટા વૃક્ષ છે, જે ધજાની જેમ તેમની શોભા વધારે છે. મંદરાચલ પર કદંબ, ગંધમાદન પર્વત પર જાંબુ, વિપુલ પર પીપળો તથા સુપાર્શ્વની ઉપર આ પર્વતોનો વિસ્તાર 1100 યોજનનો છે. મેરુના પૂર્વ ભાગમાં જઠર અને દેવકૃત પર્વત છે, જે નીલ અને નિષદ પર્વત સુધી ફેલાયેલા છે. નિષાદ અને પારિયાત્રા 2 પર્વત મેરુના પશ્ચિમ ભાગમાં સ્થિત છે. પૂર્વના પર્વતોની જેમ આ પણ નીલગીરી સુધી ફેલાયેલા છે. હિમવાન અને કૈલાસ પર્વત મેરુના દક્ષિણ ભાગમાં સ્થિત છે. એ પૂર્વથી પશ્ચિમ તરફ સમુદ્રની અંદર સુધી ચાલ્યા ગયા છે. એ જ પ્રમાણે તેની ઉત્તર દિશામાં શૃંગવાન અને ઝારુધી નામના પર્વત છે. એ પણ દક્ષિણના પર્વતોની જેમ સમુદ્રની અંદર સુધી વિસ્તરેલા છે. દ્વિજ શ્રેષ્ઠ, આ મર્યાદા પર્વત કહેવાય છે. હિમવાન અને હેમકૂટ વગેરે પર્વતોનું પારસ્પરિક અંતર 9000 યોજન છે. આ ઇલાવૃત વર્ષના મધ્યભાગમાં મેરુની ચારે દિશાઓમાં સ્થિત છે. ગંધમાદન પર્વત પર જે જાંબુના ફળ પડે છે તે હાથીના શરીર જેટલા હોય છે. તેમનામાંથી જે રસ નીકળે છે તેનાથી જાંબુ નામની નદી પ્રગટ થઈ છે. ત્યાંથી જાંબુનદ નામનું સુવર્ણ ઉત્પન્ન થાય છે. તે નદી જાંબુ વૃક્ષના મૂળભૂત મેરુ પર્વતની પરિક્રમા કરે છે અને ત્યાંના નિવાસી તેમનું જળ પીએ છે. ભદ્રાસુ વર્ષમાં ભગવાન વિષ્ણુ હયગ્રીવ રૂપે, ભારત વર્ષમાં કચ્છપ રૂપે, કેતુમાલ વર્ષમાં એટલે કે ખંડ વર્ષ, અહીંયા ખંડ સમજવા, કેતુમાલ ખંડમાં અથવા તો વર્ષમાં વારાહ રૂપે તથા ઉત્તર કુરુમાં મત્સ્ય રૂપે બિરાજે છે. દ્વિજ શ્રેષ્ઠ મંદર વગેરે ચાર પર્વતો ઉપર જે ચાર વન અને સરોવર છે તેમના નામ સાંભળો. મેરુથી પૂર્વના પર્વત પર ચિત્રરથ નામનું વન છે. દક્ષિણ શૈલ પર નંદનવન છે. પશ્ચિમના પર્વત પર વેભાજ્ર વન છે અને ઉત્તરવાળા પર્વત પર સાવિત્ર નામનું વન છે. પૂર્વમાં અરુણો, દક્ષિણમાં માનસ, પશ્ચિમમાં સીતોદ અને ઉત્તરમાં મહાભદ્ર નામનું સરોવર છે. સિતાર્થ, ચક્રમુંજ, કુલીર, સુકંકવાન, મણિશૈલ, વૃષવાન, મહાનીલ, ભવાચલ, સુવિંદુ, મંદર, વેણુ, તામસ, નિષદ તથા દેવશૈલ આ મહાન પર્વત મંદરાચલથી પૂર્વ દિશામાં સ્થિત છે. ત્રિકુટ, શિખરાદ્રી, કલિંગ, પતંગક, રૂચક, સાનુમાન, તામ્રક, વિશાખમાન, શ્વેતોદર, સમૂલ, વસુધારસ, રત્નવાન, એકશૃંગ, મહાશૈલ, રાજશૈલ, પીપાઠક, પંચશૈલ, કૈલાસ અને હિમાલય આ મેરુના દક્ષિણ ભાગમાં સ્થિત છે. સુરક્ષ, શિશિરાક્ષ, વૈદુર્ય, પિંગલ, પિંજર, મહાભદ્ર, સુરસ, કપિલ, મધુ, અંજન, કુકુટ, કૃષ્ણ, પાંડુર, સહસ્ત્રશિખર, પારિયાત્ર અને શૃંગવાન આ મેરુના પશ્ચિમ વિષ્કંભ વિપુલગીરીથી પશ્ચિમમાં સ્થિત છે. શંખકુટ, વિશ્રુભ, હંસનાભ, કપિલેન્દ્ર, સાનુમાન, નીલ, સ્વર્ણશૃંગ, શાંતશૃંગ, પુષુપક, મેઘ, વિરજાક્ષ, વરાહાદ્રી, મયુર તથા જારુદી આ બધા પર્વત મેરુના ઉત્તર ભાગમાં સ્થિત છે. આ પર્વતોની ગુફાઓ બહુ મનોહર છે. હરિયાળા વન અને સ્વચ્છ જળના સરોવર તેમની શોભા વધારે છે. ત્યાં પુણ્યાત્મા મનુષ્યનો જન્મ થાય છે. દ્વિજ શ્રેષ્ઠ આ સ્થાન આ પૃથ્વી પરના સ્વર્ગ છે. તેમનામાં સ્વર્ગથી પણ અધિક ગુણ છે અને નવા પાપ પુણ્યનું ઉપાર્જન થતું નથી. આ દેવતાઓને માટે પણ પુણ્યભોગનું સ્થાન છે. આ પર્વતો ઉપર વિદ્યાધર, યક્ષ, કિન્નર, નાગ, રાક્ષસ દેવતા તથા ગંધર્વના સુંદર તથા વિશાળ નિવાસ સ્થાન છે. તે પરમ પવિત્ર તથા દેવતાઓના મનોહર ઉપવનોથી સુશોભિત છે. ત્યાંના સરોવરો પણ બહુ સુંદર છે. ત્યાં બધી ઋતુઓમાં સુખદ વાયુ ચાલે છે. આ પર્વતો ઉપર મનુષ્યમાં કદી વૈમનસ્ય થતું નથી. આ પ્રમાણે મેં ચાર પત્રોથી સુશોભિત પાર્થિવ કમળનું વર્ણન કર્યું છે. ભદ્રાસુ અને ભારત વગેરે વર્ષ ચારે દિશાઓમાં કમળના પત્ર છે. મેરુના દક્ષિણ ભાગમાં જે ભારત નામના વર્ષની ચર્ચા કરવામાં આવી છે તે જ કર્મભૂમિ છે. અન્ય સ્થાનોમાં પાપ પુણ્યની પ્રાપ્તિ થતી નથી. તેથી ભારત વર્ષને જ સૌથી પ્રધાન સમજવું જોઈએ, કેમ કે ત્યાં બધું જ પ્રતિષ્ઠિત છે. ભારત વર્ષથી મનુષ્ય સ્વર્ગલોક, મોક્ષ, મનુષ્યલોક, નરક, તિર્યજ્ઞોની અથવા કોઈ ગતિ જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. અધ્યાય 30 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.